परार्थ कर्ता कृत्यज्ञ स्वार्थ कृत्य सदो जितः सदानंद सदा भद्र सदा शांत सदा शिव। परार्थ कर्ता परोपकार करवा वाला कृतज्ञ कर्तव्य रूपे कर्तव्य प्रत्यय सभान स्वार्थ कृत्य सदो जितः स्वार्थ साधन ना कार्य थी सदा दूर रहनारा सदानंद सदा आनंद मग्न सत्पुरुषों ने आनंद प्रदान करनारा अथवा सत अने आनंद स्वरूप सदा भद्र सर्वदा कल्याण स्वरूप सदा शांत नित्य शांत सदा शिव निरंतर कल्याण करवा वाला सदा प्रिय सदा तुष्ट सदा पुष्ट सदार्चित सदा पुत पावन ग्रयो वेद गुह्यो रुषा कपिहि। सदा प्रिय सर्वदा सर्वना प्रियतम सदा तुष्ट निरंतर संतुष्ट रहवा वाला सदा पुष्ट सदा तृषा तथा आदि व्याधि रहित होवाथी सदा पुष्टि करव शरीर पुष्ट शरीर वाला 320 सदार्चित भक्तों द्वारा निरंतर पूजित सदा पुत नित्य पवित्र पावनाग्रह पवित्र करनाराओमा अग्रगण्य वेदगुह्य वेदों गुढ़ रहस्य वृषा कृपी वृष धर्म ने अविचल राखनारा श्री विष्णु सहस्त्रनामा त्रियुगश्च चतुर्मूर्तिश्चतुर्भुज भूत भव्य भवन्नाथो महापुरुष पूर्वज 325 सहस्त्रनाम हजारों नाम वाला त्रियुग सतयुग त्रेता ने द्रापर नाम ने त्रियुग स्वरूप चतुर्मूर्तिम राम लक्ष्मण भरत ने शत्रुघ्न रूपी चार मूर्ति वाला चतुर्भुज चार भुजाओं वाला भूत भव्य भवनाथ भूत भविष्य अने वर्तमान सर्व प्राणियों ना स्वामी महापुरुष पूर्वज महापुरुष ब्रह्मा वगैरह ने पण पूर्वज नारायण मंजुकेश सर्वयोग विनिश्रुत वेद सारो यज्ञ सारो साम सारस्तपो निधि नारायण जलमा शयन करवा वाला मंजुकेश मनोहर वाकुड़िया केश वाला सर्वयोग विनी श्रुत विविध प्रकार ना शास्त्रोक साधनों थी जानी सकनारा समस्त योग साधनों थी प्रगट थनारा वेद सार वेदों ना सारभूत तत्व ब्रह्मा यज्ञ सार यज्ञों ना सार तत्व यज्ञ पुरुष विष्णु साम सार सामवेद नी श्रुतियों द्वारा स्तुत्य सारभूत परमात्मा तपोनिधि तपस्याना भंडार नर नारायण स्वरूप साध्य श्रेष्ठ पुराण अर्षि निष्ठा शांति परायण शिवस्त्री शूल विध्वंसी श्रीकंठेक वरप्रद साध्य श्रेष्ठ साध्य देवताओं में श्रेष्ठ साधन थी प्राप्त थनाराओं में सर्वश्रेष्ठ पुराण ऋषि पुरातन ऋषि नारायण निष्ठा सर्वनी स्थिरता ना आधार अधिष्ठान स्वरूप शांति ही परम शांति स्वरूप परायणम परम प्राप्य स्थान शिव कल्याण स्वरूप त्रिशूल विध्वंसी आध्यात्मिक वगैरह त्रिविध शूलों नाश करवा वाला अथवा प्रलय काल में महारुद्र रूप थई ने त्रिशूल थी समस्त विश्व नो विध्वंस करनारा श्रीकंठे कवर प्रद भगवान शंकर ना एकमात्र वरदाता नर कृष्णो हरिर् धर्म नंदनो धर्म जीवन आदि करता सर्व सत्य सर्व स्त्री रत्न दर्पाहा नर बद्रिकाश्रम में तपस्या करवा वाला ऋषि श्रेष्ठ नर नर ना अवतार अर्जुन कृष्ण भक्तों ना मन ने आकर्षित करनारा देवकी नंदन श्री कृष्ण सच्चिदानंद स्वरूप परमात्मा हरि ही गजेंद्रनो पोकार सांभळीने तत्काल प्रगट थईने ग्राहना प्राणोनું अपहरण करनारा भगवान श्री हरि धर्मनंदन धर्मने त्यां पुत्र रूपे अवतीर्ण थनारा भगवान नारायण अथवा धर्मराज युधिष्ठिरने आनंदित करनारा भगवान श्री कृष्ण धर्मजीवन पापाचारी असुरोनो विनाश करीने धर्मने जीवित राखनारा 350 हतुं 351 आदि करता जगतना आदि कारण ब्रह्माजीने उत्पन्न करवा वाला सर्व सत्य पूर्ण रूपे सत्य स्वरूप सर्व स्त्री रत्न दर्पाहा जितेन्द्रीय होवाथी संपूर्ण सुंदरी स्त्रीओं अभिमान ने चूर्ण करनारा त्रिकाल जित कंदर्प उर्वशी श्रृंग मुनीश्वर आद्य कवि कवीर हयग्रीव सर्ववांगीश्वरेश्वर त्रिकाली जित त्रिकाल जित कंदर्प भूत भविष्य ने वर्तमान त्रणे काल में कामदेव ने परास्त करनारा उर्वशी श्रुक उर्वशी अप्सरानु सर्जन करनारा भगवान नारायण मुनीश्वर तपस्वी मुनियों में श्रेष्ठ नर नारायण स्वरूप आद्य आदि स्वरूप विष्णु कवि ही त्रिकालदर्शी विद्वान हयग्रीव हग्रीव नाम नो अवतार धारण करनारा भगवान सर्ववांगीश्वरेश्वर ब्रह्मा वगैरह सर्ववांगीश्वरों पण ईश्वर सर्वदेवमय ब्रह्म गुरुर्वांगीश्वरीपति ही अनंत विद्या प्रभव मूला विद्या विनाशक सर्वदेवमय संपूर्ण देवस्वरूप ब्रह्मगुरु ब्रह्माजी ने वेद नो उपदेश करनारा वांगीश्वरीपति વેદોનો ઉપદેશ કરનારા ગુરુ, વાંગીશ્વરી પતિ વાણીની અધીશ્વરી દેવી સરસ્વતી દેવીના સ્વામી, અનંત વિદ્યા પ્રભવ, અસંખ્ય વિદ્યાઓના ઉત્પત્તિના હેતુ, મૂલા વિદ્યા વિનાશક, ભવબંધનની કારણી એવી અવિદ્યાનો વિનાશ કરવાવાળા સાર્વજ્ઞ દો નમજ જા અન્ય નાશકો મધુસૂદન, અનેક મંત્ર કોટિશ શબ્દ બ્રહ્મે પારગ, સાર્વજ્ઞ પ્રદ સર્વજ્ઞતા પ્રદાન કરવાવાળા નમજ જા અયનાશક, પ્રણામ કરનારા ભક્તોની જડતાનો નાશ કરનારા મધુસૂદન, મધુ નામના દૈત્યનો વધ કરનારા અનેક મંત્ર કોટિશ અનેક કરોડ મંત્રોના જ સ્વામી, શબ્દ બ્રહ્મે પારગ, શબ્દ બ્રહ્મ વેદ વેદાંગના એકમાત્ર પારંગત વિદ્વાન, આદિ વિદ્વાન, વેદ કરતા, વેદાત્મા, શ્રુતિ સાગર, બ્રહ્માર્થ વેદા હરણ, સર્વ વિજ્ઞાન જન્મભૂ, આદિ વિદ્વાન, સર્વપ્રથમ વેદોનું જ્ઞાન પ્રકાશિત કરનારા, વેદ કરતા પોતાના નિશ્વાસની સાથે વેદોને પ્રગટ કરનારા, વેદાત્મા, વેદોના સાર તત્વ તેમના દ્વારા પ્રતિપાદિત થનારા, સિદ્ધાંત ભૂત પરમાત્મા, શ્રુતિ સાગર, વૈદિક જ્ઞાનના સુભ્રદ સમુદ્ર, બ્રહ્માર્થ વેદાહરણ મત્સ્ય સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજીને માટે વેદોને લઈ આવનારા, સર્વ વિજ્ઞાન જન્મભૂ, સર્વ પ્રકારના વિજ્ઞાનોની જન્મભૂમિ, વિદ્યારાજો, જ્ઞાન મૂર્તિ, જ્ઞાન સિંધુર ખંડ ખંડધીહી, મત્સ્યદેવો, મહાશૃંગો, જગદબીજ વહિત્રધ્રુક, વિદ્યારાજ, સમસ્ત વિદ્યાઓના રાજા, જ્ઞાનમૂર્તિ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સિંધુ, જ્ઞાનના સાગર, અખંડ ધીહી, સંશય મિથ્યા જ્ઞાન વગેરે દ્વારા કદી ખંડિત ન થનારી બુદ્ધિથી યુક્ત મત્સ્યદેવ, મત્સ્ય અવતારધારી ભગવાન, મહાશૃંગ, મત્સ્ય શરીરમાં જ મહાશૃંગ ધારણ કરનારા, જગદબીજ વહિત્ર ધ્રુક, સંસારના સંસારની બીજભૂત ઔષધિઓ સહિત નૌકાને પોતાના શિંગડા સાથે બાંધીને ધારણ કરનારા મત્સ્ય ભગવાન, લીલા વ્યાપતા અખિલા અખિલમ બોધિ ઋગ્વેદાધિ ઋગ્વેદ આદિ પ્રવર્તક, આદિ કુર્મો અખિલા ધાર સ્તૃણી કૃત જગદ્ભર, લીલા વ્યાપતા અખિલા બોધિ, પોતાના મત્સ્ય શરીરથી લીલાપૂર્વક સંપૂર્ણ સમુદ્રને આચ્છાદિત કરનારા, ઋગ્વેદાદિ પ્રવર્તક, ઋગ્વેદ, યજુર્વેદ, વેદ વગેરેના પ્રવર્તક, આદિકુર્મ, સર્વપ્રથમ કચ્છપ રૂપમાં પ્રગટ થનારા ભગવાન, અખિલાધાર, અખિલ બ્રહ્માંડના આધારભૂત, તૃણીકૃત જગત જગદ્ભર, સમસ્ત ભગત જગતના ભારને તણખલા જેવો સમજનાર, અમરીકૃત દેવોદ્ય પિયુષોત્પત્તિ કારણમ, આત્માધારો ધરાધારો યજ્ઞાંગો ધરણીધર, અમરીકૃત દેવોદ્ય, અમૃત પીવડાવનારને દેવતાઓને અમૃત પીવડાવીને દેવતાઓને અમૃત અમર કરાવ અમર બનાવનારા, પિયુષોત્પત્તિ કારણમ, ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવામાં મુખ્ય કારણ, આત્માધાર, અન્ય કોઈ આધારની અપેક્ષા રાખ્યા વિના પોતાના જ આધારે સ્થિત રહેનારા, ધરાધર પૃથ્વીના આધાર, યજ્ઞાંગ યજ્ઞમય શરીરવાળા ભગવાન, વરાહ ધરણીધર, પોતાની દાઢો પર પૃથ્વીને ધારણ કરનારા, હિરણ્યાક્ષર હિરણ્યાક્ષર હર, પૃથ્વી પતિ શ્રીદ ધાદિ કલ્પક, સમસ્ત પિતૃભિતિઘ્ન, સમસ્ત પિતૃજીવન, હિરણ્યાક્ષર અક્ષહર, વરાહ રૂપે જ હિરણાક્ષ નામના દૈત્યનો વધ કરનારા, અર્ધ કરવાવાળા, પૃથ્વીપતિ, ઉક્ત અવતારમાં જ પૃથ્વીને પત્ની રૂપે ગ્રહણ કરવાવાળા અથવા પૃથ્વીના પાલક, શ્રાદ્ધાદિ કલ્પક, પિત્રોને માટે શ્રાદ્ધ વગેરેની વ્યવસ્થા કરનાર કરવાવાળા, સમસ્ત પિતૃભિધિજ્ઞ, સંપૂર્ણ પિત્રોને ભયનું નિવારણ કરનારા, 399મો, સમસ્ત પિતૃજીવનમ, સમસ્ત પિતૃઓના જીવનના આધાર, ફલદાયક, રોમ અંત અંતર્લીન જલધી શોભાશીષ સાગર, શોભાતા શોભિતા શેષ સાગર, 400મો, યવક વેય ભૂક, હવ્ય અને કવ્ય, યજ્ઞ અને શ્રાદ્ધ ના એકમાત્ર ભોગતા થયો કે એવી હવ્ય કવ્ય એક ફલદાયક, યજ્ઞ અને શ્રાદ્ધના એકમાત્ર ફળદાતા. રોમાંતલીન તરલીન જલધિહી, પોતાના રોમકૂપોમાં સમુદ્રને લીન કરી દેનારા મહાવરાહ, શોભિતા શેષ સાગર વરાહ રૂપે પૃથ્વીને શોધ કરતા સમસ્ત સમુદ્રને શુદ્ધ કરી નાખનારા મહાવરાહો, યજ્ઞ ધ્વંસાકો યજ્ઞિ યાજ્ઞિકાશ્રય નૃશ્રી નૃસિંહો દિવ્ય સિંહો સર્વાનિષ્ઠાન દુઃખ, મહાવરા મહાન મહારા રૂપધારી ભગવાન, યજ્ઞ ધ્વંસક યજ્ઞમાં વિઘ્ન નાખનારા અસુરોના વિનાશક, યાજ્ઞિકાશ્રય યજ્ઞ કરનારા ઋતુજના પરમાશ્રય શ્રી નૃસિંહો, પોતાના ભક્ત પ્રહલાદની વાત સત્ય કરવા માટે નૃસિંહ રૂપ ધારણ કરનારા ભગવાન, દિવ્ય સિંહ અલૌકિક સિંહની આકૃતિ ધારણ કરનારા, સર્વાનિષ્ઠા દુઃખ સર્વ પ્રકારની અનિષ્ટ વસ્તુ અને દુઃખનો નાશ કરનારા, એક વીરો અદ્ભુત બલો યંત્ર મંત્ર કે ભંગજન, બ્રહ્માદિ દુષ્સહ જ્યોતિર યુગાંત જ્ઞન યતિ ભીષણ, એક વીર અદ્વિતીય વીર અદ્ભુત બલ અદ્ભુત શક્તિશાળી યંત્ર મંત્રે કભજન, શત્રુના યંત્ર મંત્રોના એકમાત્ર ભંગ કરનાર, બ્રહ્માદિ દુઃસહ જ્યોતિ, જેમના શ્રી વિગ્રહન જ્યોતિ બ્રહ્મા વગેરે દેવતાઓ માટે પણ અસહ્ય છે એવા ભગવાન ઋષિ, યુગાંતાંગ અગ્નયંતી ભીષણ, પ્રલય કાળના અગ્નિ જેવા અત્યંત ભયંકર, કોટિ વજ્રાધિક નખો જગત દુષ્પ્રેક્ષ્ય મૂર્તિ ધૃક, માતૃચક્ર પ્રથમનો મહામાતૃ ગણેશ્વર, કોટિ વજ્રાધિક નખ કરોડો વજ્રોથી પણ વધારે તીક્ષ્ણ નખો વાળા, જગત દુષ્પ્રેક્ષ્ય મૂર્તિ ધૃક, સંપૂર્ણ જગત જેમની સામે કઠણતાથી જોઈ શકે એવી ભયાનક મૂર્તિ ધારણ કરવા વાળા, માતૃચક્ર પ્રમથન ડાકીની શાકીની પૂતના વગેરે માતૃમંડળને ઘમરોળી નાખનારા, મહામાતૃ ગણેશ્વર પોતાની શક્તિરૂપી દિવ્ય મહા માતૃગણોના અધીશ્વર, અચિંત્યા અમોઘ વીર્યાઢ્ય સમસ્તા સુરધર સ્મર, હિરણ્યકશિપુ ઉચ્છેદી કાલ સંકર્ષણપતિ, અચિંત્યા મોઘવી યાઢ્ય કદી વ્યર્થ ન જનારા અચિંત્ય પરાક્રમથી સંપન્ન સમસ્તા સુરધર સુરદ્ધ સ્મર, સમસ્ત અસુરોને ગ્રાહ્ય કોળીઓ બનાવનારા હિરણ્યકશિપુ ઉચ્છેદી, હિરણ્યકશિપુ નામના દૈત્યને ચીરી નાખનારા, કાલ અસુરોના કાળરૂપ સંકર્ષણપતિ શંકા સહ સંહારકારી શક્તિના સ્વામી, કૃતાગ્ન વાહન સદ્ય સમસ્ત ભયમાસન, સર્વવિના સર્વવિજ્ઞાન અંતક, સર્વસિદ્ધિ સિદ્ધિ દહ સર્વપૂરક, કૃતાંત વાહન કાળને પોતાનું વાહન બનાવનાર, સદ્ય સમસ્ત ભયનાશન શરણમાં આવેલા ભક્તોના સમસ્ત ભયોનો તત્કાળ નાશ કરનારા, સર્વવિઘ્નાંતક સંપૂર્ણ વિઘ્નોનો અંત કરી નાખનારા, સર્વસિદ્ધિ સિદ્ધિ દહ સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા, સર્વ સિદ્ધિ દહ સર્વપૂરક સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારા, સમસ્ત પાતક ધ્વંસી સિદ્ધિ મંત્રાધિકાહ્ય ભેરવેશો હરાર્તિ ધગ્ન કાલકોટી દુરાસદ, 429મું સમસ્ત પાતક ધ્વંસી સર્વ પાપોનો નાશ કરવાવાળા, સિદ્ધિ મંત્રાણી સિદ્ધિ મંત્રાધિકાહ્ય નામમાં જ સિદ્ધિ અને મંત્રોથી અધિક શક્તિ ધરાવનારા, ભેરવેશ ભૈરવોના સ્વામી હરાતિર્ઘ્ન ભગવાન શિવની પીડાનો નાશ કરનારા, કાલકોટી દુરાસદ કરોડો કાળને માટે પણ દુર્ધર્ષ દૈત્ય ગર્ભ સ્ત્રા વિનામા સ્ફુટદ બ્રહ્માંડ ગર્જિત, સ્મૃતમાત્રા ખિલત્રાદાદ ભૂતો ભૂતરૂપો મહાહરિ, દૈત્ય ગર્ભસ્ત્રા વિનામાં જેમનું નામ સાંભળીને જ દૈત્ય પત્નીઓના ગર્ભ પડી જાય છે એવા ભગવાન નૃષિ, સ્ફુટદ બ્રહ્માંડ ગર્જિત જેમની ગર્જનાથી સંપૂર્ણ બ્રહ્માંડ ફાટવા લાગે છે, સ્મૃત માત્ર અખિલ ત્રાતા, સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ જગતની રક્ષા કરવાવાળા, અદ્ભુત રૂપ, આશ્ચર્યજનક રૂપ ધારણ કરવાવાળા, મહાહરિ ભગવાન સિંહની આકૃતિ ધારણ કરવાવાળા, બ્રહ્મચર્ય શિરઃ પિંડી દિક્પાલો દિક્પાલો ધાર્યા અંગભૂષણ દ્વાદશાર્ક શિરોદામા રુદ્રશી શેકનુપુર રુદ્રશીર્ષે કનુપુર બ્રહ્મચર્ય શિરપિંડી પોતાના શિરોભાગમાં બ્રહ્મચર્યને ધારણ કરનારા, દિક્પાલ સમસ્ત દિશાઓનું પાલન કરવાવાળા, અર્ધાંગભૂષણ અર્ધાંગમાં આભૂષણ ધારણ કરનારા ઋષિ, દ્વાદશાર્ક શિરોદામા મસ્તકમાં 12 સૂર્ય જેવું તેજ ધારણ કરવાવાળા, રુદ્ર શીર્ષે એક નૂપુર જેમના ચરણમાં પ્રણામ કરતા રુદ્રનું મસ્તક એક નૂપુરની જેમ શોભે છે તે ભગવાન, યોગીની ગ્રસ્ત ગિરિજા ત્રાતા ભેરવર્તજક વીર ચક્રેશ્વરો અત્યુગ્રો યમારી કાલ સંવર, યોગીની ગ્રસ્ત ગિરિજા ત્રાતા યોગિનીઓની ચુંગાલમાંથી ફસાયેલા પાર્વતીની રક્ષા કરનારા, ભેવર્ત જક ભૈરવોને ધાકમાં રાખનારા, વીર ચક્રેશ્વર વીરમંડળના ઈશ્વર, અત્યુગ્રહ અતિ ભયંકર યમારી યમરાજના શત્રુ, કાલ સંવર કાલને આચ્છાદિત કરનારા, ક્રોધેશ્વરો રુદ્ર ચંડી પરિવાર આદિ દૃષ્ટ ભૃક સર્વભોગ સર્વાક્ષોભ્યો મૃત્યુ મૃત્યુ મૃત્યુ કાલ મૃત્યુ નિવર્તક, ક્રોધેશ્વર ક્રોધને વશ રાખનારા, રુદ્ર ચંડી પરિવાર આદિ દૃષ્ટ ભૃક રુદ્ર અને ચંડીના પાર્ષદોમાં રહેનારા, દુષ્ટોના ભક્ષક સર્વક્ષોભ્ય કોઈના પણ દ્વારા વિચલિત ન થનારા, મૃત્યુ મૃત્યુ મોતને પણ મારનારા, કાલ મૃત્યુ નિવર્તક કાલ મૃત્યુના નિવારણ કરનારા, અસાધ્ય સર્વરોગ્ન સર્વદુગ્રહ સૌમ્ય કૃત ગણેશ કોટિદ કોટિર કોટિદર્પગ્નો દુસ્સહા શેષ ગોત્રહા, અસાધ્ય સર્વરોગ્ન સંપૂર્ણ અસાધ્ય રોગોનો નાશ કરવાવાળા, સર્વદુગ્રહ સૌમ્ય કૃત સમસ્ત દુષ્ટ ગ્રહોને શાંત કરવાવાળા, ગણેશ કોટિ દર્પણ કરોડો ગણપતિઓના અભિમાનને ચૂર્ણ કરનારા, દુસ્સહા શેષ ગોત્રહા સમસ્ત દુસ્સહ શત્રુઓનો કુળનો શત્રુના કુળને કુળનો નાશ કરનારા, દેવ દાનવ દુર્દુષો જગદભયદ ભીષક સમસ્ત દુર્ગતિ ત્રાતા જગદભય રક્ષક જગદ ભક્ષક ભક્ષક, દેવ દાનવ દુર્દુષ દેવતા અને દાનવોને પણ જેમની સામે જોવામાં કઠણાઈ થાય છે એવા ભગવાન ઋષિ, જગદ ભયદ ભીષક સંસારને ભયભીત કરનારા, અસુરોને પણ ભયભીત કરનારા, સમસ્ત દુર્ગતિ ત્રાતા સંપૂર્ણ દુર્ગતિઓથી ઉદ્ધાર કરનારા, જગદ ભક્ષક ભક્ષક જગતનું ભક્ષણ કરનારા, કાળનું પણ ભક્ષણ, ઉગ્રેશો અંબર માર્જર કાલ મૂષક ભક્ષક, અનંત આયુ આયુધ દોર્દિંડ દોર્દંડી નૃસિંહો વીરભદ્રજીત, ઉગ્રેશ ઉગ્ર શક્તિઓથી પર શાસન કરવાવાળા, અંબર માર્જર આકાશરૂપી બિલાડારૂપ, કાલમૂષક ભક્ષક કાળરૂપી ઉંદરને ગળી જનારા, અનંત આયુધ દોર્દંડી પોતાના બાહુદંડોને જ અક્ષય આયુધના રૂપમાં ધારણ કરવાવાળા, નૃષિ નર તથા સિંહ બંનેની આકૃતિ ધારણ કરનારા, વીરભદ્રજીત વીરભદ્ર પર વિજય પ્રાપ્ત કરનારા, યોગીની ચક્ર ગુહ્યેશ શક્રારી પશુ માસભુક રુદ્રો નારાયણો મેષ રૂપ શંકર વાહન, યોગીની ચક્ર ગુહ્યેશ યોગીની મંડળના રહસ્યના સ્વામી, શંકરારી પશુ માસભુક ઇન્દ્રના શત્રુ એવા દૈત્યરૂપી પશુઓનું ભક્ષણ કરનારા, રુદ્ર પ્રલય કાળમાં બધાને રોવડાવનારા, રુદ્ર અથવા ભયંકર આકૃતિ વાળા ભયંકર આકાર વાળા નૃસિંહ, નારાયણ નાર અર્થાત જીવ સમુદાયના આશ્રય અથવા નાર જળને નિવાસસ્થાન બનાવીને રહેવા વાળા શેષશાહી, મેષરૂપ શંકર વાહન મેષરૂપધારી શિવને વાહન બનાવનારા, મેષરૂપ શિવત્રાતા દુષ્ટ શક્તિ સહસ્ત્રભુક તુલસી વલ્લભો વીરો વામચાર અખિલેષ્ટ દહ, મેષરૂપ શિવત્રાતા મેષરૂપ ધારી શિવના રક્ષક દુષ્ટ શક્તિ સહસ્ત્રભુક સહસ્ત્રો દુષ્ટ શક્તિઓનો વિનાશ કરનારા, તુલસી વલ્લભ તુલસીના પ્રેમી વીર શુરવીર વામાચાર અખિલેષ્ટ દહ सुंदर आचरण वालाओं संपूर्ण अभिष्ट सिद्धि करनारा महाशिव शिवारूढ़ भैरवी क पालक ध्रुक जिल्ली चक्र जिल्ली जिल्ली चक्रेश्वर शक शक्र दिव्य मोहन रूपद महाशिव परम मंगलमय शिवारूढ़ 480 शिवारूढ़ कल्याणमय वाहन पर आरूढ़ थवा वाला अथवा धनास्थ ध्यानस्थ भगवान शिवना हृदय कमल पर विराजमान भैरवेक कपाल ध्रुक रुद्र रूपे आत्मा एक भयानक कपाल धारण करनारा जिल्ली चक्रेश्वर झिंगुरा तमरुना समुदायना स्वामी शक्र दिव्य मोहन रूपद इंद्र ने मोहक ने दिव्य रूप आपनारा गौरी सौभाग्य दो माया निधि माया भयापह ब्रह्म तेजो मयो ब्रह्म श्रीमयस्व त्रयी मय गौरी सौभाग्य प्रद भगवती पार्वती ने सौभाग्य प्रदान करनारा माया निधि मायाना भंडार माया भयापह मायाना भयनो नाश करनारा ब्रह्म तेजोमय ब्रह्मा तेज थी संपन्न भगवान वामन ब्रह्म श्रीमय ब्राह्मणोचित श्री थी परिपूर्ण विग्रह वाला त्रयीमय रुक यजु अने सामा त्रण वेदों द्वारा प्रतिपादित स्वरूप वाला सुब्रमण्यो बलिध्वंसी वामनो अदिति दुखहा उपेन्द्रो नृपति विष्णु कश्यप अन्वय मंडन मंडन सुब्रमण्य ब्राह्मण वेद तप अने अज्ञान की सारी रीते रक्षा करवा वाला बलिध्वंसी राजा बलि ने स्वर्ग थी हटावनारा वामन वामन रूप धारी भगवान अदिति दुखहा देव माता अदिति ना दुख दूर करनारा करवा वाला उपेन्द्र इंद्र ना नाना भाई बीजा इंद्र नृपति राजा जे नराणाम च नराधीप अनुसार भगवान ने दिव्य विभूति छे विष्णु 12 आदित्यों माथी एक कश्यपा अन्वय मंडन कश्यप जी कुल शोभा वधारनारा बलि स्वराज्य पद सर्व देव विप्रा अन्न दो अच्युत उरु क्रम स्थित पाद स्त्री पद स्थ स्त्री विक्रम स्थ स्त्री विक्रम बलि स्वादा राज्य राजा बलि ने आगळना मनवंतर में इंद्र बनावीने स्वर्गनु राज्य प्रदान करवा वाला 499 सर्व देव विप्रानंद संपूर्ण देवताओं ने ब्राह्मणों ने अन्न आपवा वाला 500 अच्युत पोताना महिमाथी कदी च्युत न थनारा उरुक्रम बलिना यज्ञ में विराट रूप थईने दीर्घ डगलाथी त्रिलोक ने पामी लेनारा तीर्थपाद गंगा जी ने प्रगट करनारा करवाना कारणे तीर्थरूपी चरणों वाला त्रिपदस्थ त्रण स्थानों पर पग मुकनारा त्रिविक्रम त्रण मोटा मोटा डगला भरनारा व्योमपाद स्वपादांब स्वपादा अंब पवित्री जगत्रयत्र ब्रह्मे साध्य भीव अनध्या धीरद्रुत धर्माधि धर्माहि धावन व्योमपाद संपूर्ण आकाश ने चरणों थी मापनारा स्वपाद अंब पवित्री जगत्रयते पोताना चरणोंना जल गंगाजी थी त्रणे लोक ने पवित्र करवा वाला ब्रह्मे साध्य भी वंध्या अद्रिही ब्रह्मा ने शंकर वगैरह देवताओं द्वारा वंदनीय चरणों वाला द्रुत धर्मा शीघ्रतापूर्वक धर्मनु पालन करवा वाला अहि धावन सर्पनी जेम तीव्र गति थी दौड़वा वाला अचिंत्याद भूत विस्तारो विश्व वृक्षो महाबल राहु राहुम ऊर्धा परा गच्छिद्द भृगु पत्नी शिरोहर अचिंत्याद भूत विस्तार कोई रीते चिंतन में न आवनारा अद्भुत विस्तार थी युक्त विश्व वृक्ष संसार वृक्ष रूप महाबल महान बलशाली राहु मूर्धा परा अंग चित्त राहुना मस्तक ने धड़ ने कापी ने अलग करवा वाला भृगु पत्नी शिरोहर भृगु पत्नी ना मस्तक नो अपहरण करवा वाला पापात त्रस्त सदा पुण्यो दैत्यासानी नित्य खंडक पुरिता अखिल देवासो विश्वार्थे का अवतार कृत पापा त्रस्त पाप थी डरनारा सदा पुण्य निरंतर पुण्य में प्रवृत्त दैत्या सानित्य खंडक धर्म विरोधी दैत्यों की आशा सदा खंडन करनारा पुरित અખિલ દેવાશ સંપૂર્ણ દેવતાઓની આશા પૂર્ણ કરવાવાળા વિશ્વાર્થેક અવતાર કૃત એકમાત્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે અવતાર લેવાવાળા સ્વમાયા નિત્ય ગુપ્તાત્મા ભક્ત ચિંતામણી સદા વરદ કાર્તવીર્યા આદિ રાજરાજ્ય પ્રદો અનધ્ય અનઘ સ્વમાયા નિત્ય ગુપ્તાત્મા પોતાના માયાથી નિરંતર પોતાના સ્વરૂપને છુપાવી રાખનારા ભક્ત ચિંતામણી સદા ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા કરવા માટે ચિંતામણી જેવા 522 વરદ ભક્તોને વર આપનારા કાર્તવીર્યાદિ રાજ્ય રાજ્ય પ્રદ કૃતવીર્ય પુત્ર અર્જુન વગેરે રાજાઓને રાજ્ય આપનારા અનઘ પાપરહિત સ્વભાવવાળા વિશ્વ શ્લાઘ્યો અમિતાચારો દત્તાત્રેયો મુનીશ્વર પરાશક્તિ સદા શ્લિષ્ટો સદાશ્વલિષ્ટો યોગ આનંદ સદો સદોન્મદ વિશ્વ શ્લાઘ્ય સમસ્ત સંસારને માટે પ્રશંસનીય અમિતાચાર અપરિમિત આચારવાળા દત્તાત્રેય અમિત અત્રિકુમાર દત્ત જે ભગવાનના અવતાર છે મુનીશ્વર મુનિઓના સ્વામી પરાશક્તિ સદા શ્લિષ્ટ સદા પરાશક્તિ યુક્ત યોગાનંદ સદોન્મદ નિરંતર યોગજન્ય આનંદમાં વિભોર રહેનારા સમસ્તે ઇન્દ્રા અરિતે જો હિતપરામ અમૃત પદ્મ અનસુયા ગર્ભરત્નમ ભોગ મોક્ષ સુખપ્રદ સમસ્તેન્દ્રા રીતે જો હિત ઇન્દ્રથી શત્રુતા રાખનારા સંપૂર્ણ દેવતાઓનો સંપૂર્ણ દૈત્યોનું તેજ રહી લેનારા પરમ અમૃત પદ્મ પરમ અમૃતમય કમળની કમળના રસનું પાન કરનારા અનસુયા ગર્ભરત્નમ અત્રિપત્ની અનસુયાના ગર્ભના રત્ન ભોગ મોક્ષ સુખપ્રદ ભોગ અને મોક્ષનું સુખ આપનારા જમદગ્નિ કુલાદિત્યો રેણુકાદ ભૂતશક્તિ ધ્રુક માતૃહત્યાદિ નિર્લેપ સ્કંદજીદી વપ્રાજ્યપ્રદ જમદગ્નિ કુલાદિત્ય મુનિવર જમદગ્નિના વંશને સૂર્યની જેમ પ્રકાશિત કરવાવાળા પરશુરામજી રેણુકાદ ભૂત શક્તિ ધ્રુક માતા રેણુકાની અદભુત શક્તિ ધારણ કરવાવાળા માતૃહત્યાદિ નિર્લેપ માતૃહત્યા વગેરે દોષોથી નિર્લિપ્ત રહેવાનારા પરશુરામજી સ્કંદજીત કાર્તિકેયજીને જીતવાવાળા વિપ્રાજ્યપદ રાજ્ય બ્રાહ્મણોને રાજ્ય આપનારા સર્વશત્રાંત કૃદિર દર્પહા કાર્તવીર્યજીત સપ્તદ્રીપ પવતીદાતા શિર્વા શિવાર્ચકશ્ય પ્રદ સર્વશત્રાયંત કૃત સમસ્ત્રિયોનો અંત કરવાવાળા વીર દર્પહા મોટા મોટા વીરોનો ગર્વ ઉતારનારા કાર્તવીર્યજીત કૃતવીર્ય પુત્ર અર્જુનને પરાસ્ત કરનારા સપ્તદ્વીપ વતી દાતા બ્રાહ્મણોને સાતે દ્વીપોથી યુક્ત પૃથ્વીનું દાન કરવાવાળા શિવાર્ચકશ્યપ્રદ શિવજીની પૂજા કરવાવાળાને યશ આપનારા ભીમ પરશુરામશ્ય શિવાચાર્યેક વિશ્વભૂ શિવા અખિલ જ્ઞાનકોશો ભીષ્માચાર્યો અગ્નિર્દેવતઃ ભીમ ભયંકર પરાક્રમ કરવાવાળા પરશુરામ રૂપધારી ભગવાન શિવાચાર્ય એક વિશ્વભૂ ભગવાન શંકરને ગુરુ બનાવીને વિદ્યા શીખનારા સંસારમાં એકમાત્ર પુરુષ શિવા અખિલ જ્ઞાનકોશ ભગવાન શંકર પાસેથી સંપૂર્ણ જ્ઞાન કોષ પ્રાપ્ત કરનારા ભીષ્માચાર્ય પાંડવોના પિતામાં ભીષ્મજીના આચાર્ય અગ્નિદેવત અગ્નિદેવતાના ઉપાસક દ્રોણાચાર્ય ગુરુર વિશ્વજેત્ર ધનવા કૃતાંત જીત અદ્વિતીય તપો મૂર્તિ બ્રહ્મચર્યે કદક્ષિણ 591 દ્રોણાચાર્ય ગુરુ આચાર્ય દ્રોણના ગુરુ વિશ્વજેત્ર ધનવા વિશ્વવિજયી ધનુષ્ય ધારણ કરનારા કૃતાંત જીત કાળને પણ પરાસ્ત કરનારા અદ્વિતીય તપો મૂર્તિ અદ્વિતીય તપસ્યાના મૂર્તિમાન સ્વરૂપ બ્રહ્મચર્યે દક્ષિણ બ્રહ્મચર્ય પાલનમાં એકમાત્ર દક્ષ મનુશ્રેષ્ઠ સંતામ સેતુર્મહ્યાન વૃષભો વિરાટ આદિરાજ ક્ષિતિ પિતા સર્વરત્નેક દોહકૃત મનુશ્રેષ્ઠ મનુષ્યોમાં શ્રેષ્ઠ રાજા પૃથુ સંતામ સેતુ, સેતુની જેમ સત્પુરુષોની મર્યાદાના રક્ષક અથવા સત્પુરુષો માટે સેતુરૂપ, મહિયાન મહાનથી પણ મહાન પુરુષ વૃષભ, કામનાઓની વર્ષા કરવાવાળા શ્રેષ્ઠ રાજા, વિરાટ તેજસ્વી રાજા, આદિરાજ, મનુષ્યોમાં સર્વપ્રથમ રાજાના પદ પર વિભૂષિત ક્ષિતિ પિતા, પૃથ્વીને પોતાની કન્યા રૂપે સ્વીકાર કરનારા, સર્વરત્નેક દોહકૃત ગાયના રૂપધારી, પૃથ્વીના સમસ્ત રત્નોને દોહનારા અદ્વિતીય પૃથ્વી જન્માધ્યેક દશો ગીશ્રી કીર્તિ સ્વયંવૃત જગદવૃત્તિ પ્રદશ્ય ચક્રવર્તી શ્રેષ્ઠોદ અદ્રાયસ્ત્રધૃક પૃથુ પોતાના યશથી પ્રખ્યાત પૃથુ નામના રાજા જન્માધ્યક્ષ ઉત્પત્તિ પાલન અને સંહારમાં એકમાત્ર કુશળ ગીહી શ્રી કીર્તિ સ્વયંવૃત વાણી લક્ષ્મી અને કીર્તિ દ્વારા સ્વયં વર્ણ કરાયેલા જગત વૃત્તિ પદ સંસારને જીવિકા પ્રદાન કરનારા ચક્રવર્તી શ્રેષ્ઠ ચક્રવર્તી રાજાઓમાં શ્રેષ્ઠ અદ્વયાસ્ત્રકધૃક અદ્વિતીય શસ્ત્રધારી વીર સનકાદિ મુનિ પ્રાપ્ય ભગવદ્ ભક્તિ વર્ધન વર્ણાશ્રમ આદિ ધર્માણામ કર્તા વક્તા પ્રવર્તક સનકાદિ મુનિ પ્રાપ્ય ભગવદ્ ભક્તિ વર્ધન સનકાદિ મુનિઓથી પ્રાપ્ત થવા યોગ્ય ભગવદ્ ભક્તિનો વિસ્તાર કરવાવાળા વર્ણાશ્રમ આદિ ધર્માણામ કરતા વર્ણ અને આશ્રમ વગેરેના ધર્મનું નિરૂપણ કરનારા વક્તા વર્ણ અને આશ્રમ વગેરેના ધર્મનો ઉપદેશ આપનારા પ્રવર્તક ઉક્ત ધર્મનો પ્રચાર કરવાવાળા સૂર્યવંશ ધ્વજો રામો રાઘવ સદગુણા અણર્વ કાકુત્સ્તથો વીરરાર્જર્યો રાજધર્મ ધુરંધર સૂર્યવંશ ધ્વજ સૂર્ય વંશની કીર્તિનો ધ્વજ ફરકાવનારા શ્રી રઘુનાથજી રામ યોગીજનોને રમણ કરવા માટે નિત્યાનંદ સ્વરૂપ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજી રાઘવ રઘુકુળમાં જન્મ લેનારા સદગુણાર્વ ગુણાર્વર્વ ઉત્તમ ગુણોના સાગર કકુત્સ્થ પદવી ધારણ કરવાવાળા રાજા પુરંજયની કુલ પરંપરામાં ઉતરેલા વીર રાજાર્ય વીર રાજાઓમાં શ્રેષ્ઠ રાજધર્મ ધુરંધર રાજરમનું ભાર વહન કરવાવાળા નિત્ય સ્વસ્થા શ્રેયસ્ર સર્વભદ્રગ્રાહી શુભેક દૃક નરરત્ન રત્નગર્ભો ધર્માધ્યક્ષો મહાનિધિ નિત્ય સ્વસ્થાશ્રય સદા પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાવાળા મહાત્માઓના આશ્રય સર્વભદ્રગ્રાહી સમસ્ત કલ્યાણોની પ્રાપ્તિ કરાવનારા શુભેક દૃક એકમાત્ર શુભ તરફ જ દ્રષ્ટિ રાખનારા નરરત્ન મનુષ્યમાં શ્રેષ્ઠ રત્ન ગર્ભ પોતાની માતાના ગર્ભમાં રત્ન અથવા પોતાની અંદર રત્નમય ગુણોને ધારણ કરનારા ધર્માધ્યક્ષ ધર્મના સાક્ષી મહાનિધિ અખિલ ભૂમંડળના સમ્રાટ હોવાથી બહુ મોટા ખજાનાવાળા સર્વશ્રેષ્ઠાશ્રય સર્વશસ્ત્ર ગ્રામ્ય વીર્યવાન જગદીશો દાસરથિ સર્વરત્નાશ્રયો નૃપ સર્વશ્રેષ્ઠાશ્રય સર્વથી શ્રેષ્ઠ આશ્રય સર્વશસ્ત્રા શસ્ત્ર ગ્રામ વીર્યવાન સમસ્ત અસ્ત્ર શસ્ત્રના સમુદાયની શક્તિ ધરાવનારા જગદીશ સંપૂર્ણ જગતના સ્વામી 591 દાસરથી અયોધ્યાના ચક્રવર્તી નરેશ મહારાજા દશરથના પ્રાણાધિક પ્રિયતમ પુત્ર સર્વરત્નાશ્રયો નૃપ સંપૂર્ણ રત્નોના આશ્રય ભૂત રાજા સમસ્ત ધર્મ શું સર્વધર્મ દ્રષ્ટાલ આર્તિહા અતિન્દ્રો જ્ઞાન વિજ્ઞાન પારદ્રષ્ટા ક્ષમાબ્ધુ ક્ષમામ બુદ્ધિ સમસ્ત ધર્મ શુહુ સમસ્ત ધર્મને ઉત્પન્ન કરવાવાળા સર્વધર્મ દ્રષ્ટા સંપૂર્ણ ધર્મો પર દ્રષ્ટિ રાખનારા અખિલાર્તિહા સર્વની પીડા દૂર કરવાવાળા અથવા સમસ્ત પીડાઓનો નાશક અતિન્દ્ર ઇન્દ્રથી પણ વધીને ઐશ્વર્યશાળી જ્ઞાન વિજ્ઞાન પારદ્રષ્ટા જ્ઞાન વિજ્ઞાનના પારંગત ક્ષમામ બુદ્ધિ ક્ષમાના સાગર સર્વ પ્રકૃષ્ટ શિષ્ટેષ્ટો હર્ષ શોકાદ્યાના કુલ પિત્રાજ્ઞાત્યક્ત સામ્રાજ્ય સપત્નો દય નિર્ભ 599 સર્વ પ્રકૃષ્ટ સર્વથી શ્રેષ્ઠ 600 શ્રેષ્ઠ પુરુષોના ઇષ્ટદેવ 601 હર્ષ શોકાદ્યાના કુલ હર્ષ અને શોક વગેરેથી વિચલિત ન થનારા પિત્રા જ્ઞાત્યક્ત સામ્રાજ્ય, પિતાની આજ્ઞાથી સમસ્ત ભૂમંડળનું સામ્રાજ્ય ત્યાગી દેનારા સપ્તનો દય નિર્ભય, શત્રુઓના ઉદયથી ભયભીત ન થનારા ગુહાદેશાર પિત્રેશ્વર્ય શિવ સ્પર્ધા જટાધર ચિત્રકૂટાત પર રત્નાદ્રિજ જગદીશો વનેચર. ગુહાદેશાપ્તિ તેશ્વર્ય, વનવાસના સમયે પર્વતની કંદરાઓને ઐશ્વર્ય સમર્પિત કરનારા, પોતાના નિવાસથી ગુફાઓને પણ ઐશ્વર્ય સંપન્ન બનાવનાર. શિવ સ્પર્ધા જટાધર, શંકરની જટાઓ સાથે જાણે સ્પર્ધા કરતા જટાઓ ધારણ કરનારા. ચિત્રકૂટાપ્ત રત્નાદિ, ચિત્રકૂટને નિવાસસ્થાન બનાવીને તેને રત્નમય પર્વત મેરુગીરી જેવી મહતા પ્રાપ્ત કરાવનાર. જગદીશ, સંપૂર્ણ જગતના ઈશ્વર વનેચર, વનમાં વિચરનારા. યથેષ્ટા મોઘ સર્વાસ્ત્રો દેવેન્દ્ર તનયાક્ષિહા બ્રહ્મેન્દ્રા બ્રહ્મેન્દ્રા દિન તૈષિકો મારીચગ્નો વિરાધહા. યથેષ્ટા મોઘ સર્વાસ્ત્ર, જેમના બધા અસ્ત્રો ઈચ્છાનુસાર ચાલનારા અને અમોઘ છે. દેવેન્દ્ર તનયાક્ષિહા, દેવરાજના પુત્ર જયંતની એક આંખ નષ્ટ કરનારા. બ્રહ્મેન્દ્રા દિન તૈષિક, જેમના છોડેલા સિંક એટલે ઘાસ ફૂસના બાણને બ્રહ્મા વગેરે દેવતાઓએ પણ મસ્તક ઝુકાવ્યું હતું, એવા પ્રભાવશાળી ભગવાન શ્રીરામ. મારીચગ્ન, માયામય મૃગનું રૂપ ધારણ કરનારા. મારીચ નામના રાક્ષસનો નાશ કરનારા. વિરાધા, વિરાધનો વધ કરનારા. બ્રહ્મ શ્રાપ હતા શેષ દંડ કારણ્ય પાવન ચતુર્દશ સહસ્ત્રોગ્ર સહસ્ત્રોગ્ર શુદ્ધેન કશુરે કધ્રુક. બ્રહ્મ શાપ હંતા શેષ દંડ કારણ્ય પાવન. બ્રાહ્મણ શુક્રાચાર્યના શ્રાપથી નષ્ટ થયેલા દંડકારણને પોતાના નિવાસથી પુનઃ પાવન બનાવનારા. ચતુર્દશ સહસ્ત્રો ગ્ર શોઘ્ને કશુરે કધ્રુક. 14,000 ભયંકર રાક્ષસોને મારવાનું એકમાત્ર શક્તિશાળી બાણ ધારણ કરવાવાળા. ખરારી સ્ત્રી શિરોહંતા દૂષણ ઘ્નો જનાર્દન જટાયુષો અગ્નિ ગતિદો અગસ્ત્ય સર્વસ્વમ મંત્રરાટ સર્વસ્વમ મંત્રરાટ. ખરારી, ખર નામના રાક્ષસના શત્રુ ત્રિશુરો હંતા, ત્રિશિરાનો વધ કરનારા. દૂષણઘ્ન, દૂષણ નામના રાક્ષસના પ્રાણ લેનારા. જનાર્દન, ભક્ત લોકો જેમની પાસે અભ્યુદય તથા નિશ્રેષ રૂપી પરમ પુરુષાર્થની યાચના કરે છે. જટાયુ શો અગ્નિ ગતિદહ, જટાયુનો દાહ સંસ્કાર કરીને તેમને ઉત્તમ ગતિ આપનારા. અગસ્ત્ય સર્વસ્વ મંત્રરાટ, જેમનું નામ મહર્ષિ અગસ્ત્યનું સર્વસ્વ અને મંત્રોના રાજા છે. લીલાધનુષ્ય કોટ્ય પાસ્તદુદુંભ્ય સ્થિત મહાચલ. સપ્તતાલવ્ય ધાકૃષ્ટ ધ્વસ્ત પાતાલ દાનવ. લીલાધનુષ્યકોટ પાસ્તદ દુદુંભી ભ્ય સ્થિલ મહાચલ. રમત રમતમાં જ દુદુંભી નામના મા દાનવના હાડકાના મોટા પર્વતને ધનુષ્યની અણીથી ઉઠાવીને ફેંકી દેનારા. સપ્તતાલ વ્યધા કુષ્ટ ધ્વસ્ત પાતાલ દાનવ. સાત તાલ વૃક્ષને વિંધવાથી આકૃષ્ટ થઈને આવેલા પાતાલવાસી દાનવનો વિનાશ કરનારા. સુગ્રીવ રાજ્ય દો અહિનમન સેવા ભયપ્રદ. હનુમદ દુદ્રવ્ય મુખ્ય સહ સમસ્ત કપિદેહ ભૃત. સુગ્રીવને રાજ્ય આપનારા. અહિનમન સેવા ભયપ્રદ, ઉદારતાથી અભયદાન આપનારા. હનુમદ ઉદ્રમુખ્ય હનુમાનજી તથા ભગવાન શંકરના ઇષ્ટદેવ. સમસ્ત કપિદેહ ભૃત, સંપૂર્ણ વાનરોમાં શરીરનું પોષણ કરનારા. સનાગ દૈત્ય બાણેક વ્યાય કુલી કૃતસાગર સમલેચ કોટી બાણી शुष्क निर्द सागर सनाग दैत्य बाणिक व्याल कृति कुली कृत सागर एक ज बाण थी नाग ने दैत्यो सहित समुद्र ने शुद्ध करी देनारा समलेच्छ कोटि बाणेर शुष्क निर्दग्ध सागर एक ज बाण थी करोड़ो मलेच्छो सहित समुद्र ने सुकवी ने बाळी राखना बाळी नाखनारा समुद्राध समुद्राध भूत पर्वेक बद्ध सेतुर्य सोनिधि असाध्य साधको लंका समूलोत्त साद दक्षिण समुद्राद भूत पूर्वेक बद्ध सेतु समुद्रमां पर्व समुद्रमां सर्वप्रथम एक अद्भुत सेतु निर्माण करनारा यशोनिधि सुयशना भंडार असाध्य साधक असंभव ने पण संभव करीना बनावनारा लंका समूलो त साद दक्षिण लंका ने मूळथी नष्ट करवाना करवामां दक्ष वरद्रब्ध जगत छल्य पोलस्त्य कुलकृत कुल कुंतन रावणघ्न प्रहस्तच्छी तक कुंभकर्ण विदुर्ग्रहा वरद्रप्त जगत जगत छल्य पोलस्त्य कुल कुल कृणघ्न कृणत्न वरदान मेळवीने अहंकारी बनेला तथा संसार माटे काटारूपी रावणना कुळनो उच्छेद करनारा रावणिघ्न लक्ष्मण रूपे रावणना पुत्र मेघनाद ने वध करनारा प्रहस्त चित्त प्रहस्तनु मस्तक छेदनारा कुंभकर्ण भित कुंभकर्ण ने विदीर्ण करनारा उग्रह भयंकर राक्षसनो वध करनारा रावणे क शिरछे शिरश्छेता निसंकेन्द्र राज्य दह स्वर्गा स्वर्ग त्व विच्छेदी देवेन्द्रा निंद्र ताहरह रावण एक शिर छेता रावणना मस्तको छेदनारा एकमात्र वीर निसंकेन्द्रे राज्यप्रद निसंक थईने इंद्रने एकमात्र राज्य आपनारा स्वर्गा स्वर्ग त्व विच्छेदी स्वर्गने अस्वर्गताने नष्ट करी नाखनारा राक्षसोए स्वर्गने वैभव लूटीने तेने अस्वर्ग बनावी दीधुं हतुं भगवान रामे रावणने मारीने ફરીથી તેને પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ બનાવ્યું સ્વર્ગની સ્વર્ગ અસ્વર્ગતા દૂર કરી દીધી દેવેન્દ્રતા નિંદ્રતા હરહ દેવરાજ ઇન્દ્રની અનિંદ્રા અનિંદ્રતા દૂર દૂર કરનારા રાવણે ઇન્દ્રને ઇન્દ્રપદથી હટાવી લીધા હતા તેઓ અનિંદ્ર ઇન્દ્રપદથી ચ્યુત થઈ ગયા હતા શ્રીરામે તેમની અનિંદ્રતા દૂર કરી તેમને ફરી ઇન્દ્રના સિંહાસન પર બેસાડ્યા રક્ષો દેવત્વ હૃદ धर्मात् धर्मा धर्मत्वज्ञः पुरुष षष्टुतः नीति मात्र दशास्या रिदिर्त राज्य विभीषण रक्षो देवत्व हृत राक्षस लोको जे देवताओने हटावीने देवता बनी बैठा था तेमना ते देवत्वने हरी लेनारा धर्मा धर्मत्वज्ञः धर्मनी अधर्मतानो नाश करनारा राक्षसोने कारणे धर्म पण अधर्म रूपे परिवर्तित थई रह्यो हतो ભગવાન રામે તેમને મારીને ધર્મને ફરી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યો પુરુષ્ટુત ઘણા લોકો દ્વારા સ્તુત થનારા નીતિ માત્ર દશાશ્યારી રહી નતમસ્તક થતા સુધી જ રાવણને શત્રુ માનનારા દત્ત રાજ્ય વિભીષણ વિભીષણને રાજ્ય આપનારા સુધા વૃષ્ટિ મૃતાશેષ સ્વસૈન્યો જ જીવને કકૃત દેવ બ્રાહ્મણના મેક દાતા સર્વા સર્વામરાર્ચિત સુધા વૃષ્ટિ મૃતાશેષ સ્વસૈન્યો જ જીવન કે જીવન એક કૃત સુધાની વર્ષા કરાવીને પોતાના સગળા મૃત્યુ પામેલા સૈનિકોને જીવન પ્રદાન કરવાવાળા દેવ બ્રાહ્મણ નામ એક દાતા દેવ અને બ્રાહ્મણના નામોના એકમાત્ર રક્ષક જો તેઓ ન હોત તો દેવતાઓ અને બ્રાહ્મણોનું નામ નિશાન મટી જતું 650 સર્વામરાર્ચિત સંપૂર્ણ દેવતાઓથી પૂજિત બ્રહ્મ સૂર્યેન્દ્ર રુદ્રા આદિ વૃંદા પૃથસતી પ્રિય અયોધ્યા અખિલ રાજ્ય ગ્રહ સર્વભૂત મનોહર બ્રહ્મ સૂર્યેન્દ્ર રુદ્રા આદિ વૃંદા અર્પિત સતી પ્રિય બ્રહ્મા સૂર્ય ઇન્દ્ર તથા રુદ્ર વગેરે દેવતાઓના સમૂહ દ્વારા શુદ્ધ પ્રમાણિત કરેલા સતી સીતાના પ્રિયતમ અયોધ્યા અખિલ રાજ્યગ્રહ અયોધ્યાપુરીના સંપૂર્ણ રાજાઓમાં અગ્રગણ્ય સર્વભૂત મનોહર પોતાના સૌંદર્ય માધુર્યના કારણે સંપૂર્ણ પ્રાણીઓના મન હરનારા સ્વામ્ય તુલ્ય કૃપાદંડો હિનોત્કૃષ્ટે કસત્પ્રિય સ્વપક્ષા આદિ ન્યાયદર્શી હિનાર્થ અધિક સાધક સ્વામ્ય તુલ્ય કૃપાદંડ પ્રભુતાને અનુરૂપ જ કૃપા કરનારાને દંડ આપનારા હિનોત્કૃષ્ટે ક સત્પ્રિય ઉચ્ચ નીચ સૌના સાચા પ્રિય સાચા પ્રેમી સ્વપક્ષા આદિ ન્યાયદર્શી ન્યાયદર્શી કૂતરા અને પક્ષીઓ વગેરે પ્રત્યે પણ ન્યાય પ્રદર્શિત કરનારા હિનાર્થધિક સાધક અસહાય પુરુષોના કાર્યને વિશેષ રૂપે સિદ્ધ કરનારા વેદવ્યાજ અનુચિત કૃતાર કો અખિલ તુલ્ય કૃત પાવિત્રાય ધિક્ય મુક્તાત્મા પ્રિયાત્યકૃત પ્રિયાત્યક્ત સ્મરાર્જિત સ્મરારિજિત વધવ્યાજાનુચિત કૃતારક અનુચિત કર્મ કરનારા લોકોના વધને બહાને ઉદ્ધાર કરનારા અખિલ તુલ્યકૃત દરેકની સાથે તેની યોગ્યતા પ્રમાણે વર્તાવ કરનારા પવિત્રાધિક્ય મુક્તાત્મા વિશેષ પવિત્રતાના કારણે નિત્યયુક્ત સ્વભાવવાળા પ્રિયાત્યક્ત પ્રિય પત્ની સીતાથી થોડા સમય માટે વિયુક્ત સ્મરાર્જિત કામદેવતા શત્રુ ભગવાન શિવને પણ જીતનારા સાક્ષાત કુશલવચ્છ પદ્મા સાક્ષાત કુશલ વચ્છદ મદ્રાવિતો પરાજિત કૌશલેન્દ્રો વીરબાહુ સત્યાર્થ ત્યક્ત સોદર સાક્ષાત કુશલ વંચ મદ્રા ઉછલદ મદ્રાવિત કુશ અને લવ રૂપે સ્વયં પોતાનાથી હારી જનારા અપરાજિત વાસ્તવમાં કદી કોઈના દ્વારા પણ પરાસ્ત ન થનારા કૌશલેન્દ્ર કૌશલ દેશના ઐશ્વર્યશાળી સમ્રાટ વીરબાહુ શક્તિશાળી ભુજાઓથી યુક્ત સત્યાર્થ યક્ત સોદર સત્યની રક્ષા માટે પોતાના ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરનારા સરસંધાન નિર્ધત ધરતી મંડલો જય બ્રહ્મ આદિ કામ સાનિધ્ય સનાદિ કૃત દેવત સરસંધાન નિર્ધત ધરતી મંડલ બાણોના સંધાનથી સમસ્ત ભૂમંડળને ધ્રુજાવી દેનારા જય વિજયશીલ બ્રહ્માદિ કામ સાનિધ્ય સનાથી કૃત દેવતા દેવત બ્રહ્મા વગેરેની કામના પ્રમાણે સમીપથી દર્શન આપીને સમસ્ત દેવતાઓને સનાથ કરનારા બ્રહ્મલોકાપ્ત ચાંડાલાદ્ય શેષ પ્રાણી સાર્થક સ્વનિર્ત ગર્દ ભ સ્વાદી શ્રી સ્વરાયો ધ્યાને ધ્યાવનેક કૃત બ્રહ્મલોકાપ્ત ચાંડાલાદ્ય શેષ પ્રાણી સાર્થક ચાંડાલ વગેરે સમસ્ત પ્રાણીઓને બ્રહ્મલોકમાં પહોંચાડીને કૃતાર્થ કરનારા સ્વનિર્ત ગર્દ ભશ સ્વાદિહી ગધેડા અને કૂતરા વગેરેના પણ સ્વર્ગમાં લઈ જનારા ચિરાયો ધ્યાય વનર્કે કૃત ચિરકાળ સુધી અયોધ્યાની એકમાત્ર રક્ષા કરનારા રામો દ્વિતીય સૌમિત્ર સૌમિત્ર લક્ષ્મણ પ્રહંતિ પ્રહતેન્દ્ર જીત વિષ્ણુ ભક્ત સરામાંડ અધૃત પાદુકા રાજ્ય નિવૃત્તિ રામ મુનિઓના મન પ્રસન્ન કરનારા ભગવાન શ્રી રામ દ્વિતીય સૌમિત્ર સુમિત્રા કુમાર લક્ષ્મણને સાથે રાખનારા લક્ષ્મણ શુભ લક્ષણોથી સંપન્ન લક્ષ્મણરૂપ પ્રહતેન્દ્ર જીત લક્ષ્મણરૂપે મેઘનાદનો વધ કરનારા વિષ્ણુ ભક્ત વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીરામના ભક્ત ભરતરૂપ સરામાંડધી પ્રાદુકા રાજ્ય નિવૃત્તિ શ્રી રામચંદ્રજીની ત્રણ પાદુકાના સાથે મળેલા રાજ્યથી સંતુષ્ટ થનારા ભરતરૂપ ભરતો અસહ્ય ગંધર્વ કોટિગ્નો લવણાંતક શત્રુઘ્નો વૈદ્યરા આયુર્વેદ ગર્ભશો ધીપતિ ભરત પ્રજાનું ભરણ પોષણ કરનારા કૈકેયી કુમાર ભરતરૂપ અસહ્ય ગંધર્વ કોટિગ્ન કરોડો સમૂહ ગંધર્વનો વધ કરનારા લવણાંતક લવણાસુરનો મારનારા શત્રુઘ્ન રૂપ શત્રુઘ્ન શત્રુઓનો વધ કરનારા સુમિત્રાના નાના કુમાર વૈધરાટ વૈધોના રાજા ધન્વંતરી રૂપ આયુર્વેદ ગર્ભો ઔષધિપતિ આયુર્વેદમાં વર્ણવેલ ઔષધિઓના સ્વામી નિત્ય અમૃત કરો ધન્વંતરી રગ્નો જગદ્ધર સૂર્યારિગ્ન સુરાજિતો દક્ષિણેગ્નો દક્ષિણેશો દ્વિજપ્રિય નિત્યામૃતકર હાથમાં સદા અમૃત રાખનારા धन्वंतरी धन्वंतरी नामे प्रसिद्ध एक वेद्य जो समुद्र में प्रगट थया अने भगवान नारायण अंश था। यज्ञ यज्ञ स्वरूप जगद धरह संसार ना पालक सूर्यारिग्न सूर्य ना शत्रु केतु ने मारनारा सुराजीव अमृत द्वारा देवताओं ने जीव जीवन प्रदान करनारा दक्षिणेश दक्षिण दिशा ना स्वामी धर्मराज रूप द्विजप्रिय ब्राह्मणों ना प्रियतम छिन्न मूर्धा पदो छिन्न मूर्धा पदेशार्क शेष अंग स्थापित मात्र स्थापिता मात मरह विश्वार्थ अशेष कुदा हु शिरश्चेष्टा ताक्षताकृति छिन्न मूर्धा पदेशार्क जेनु मस्तक कपायेलू है तथा जे कहवा मात्र थी सूर्य स्वभार स्वभानु स्वर्वभानु स्वर्भानुनु नाम धारण करे छे एवो राहु नामनो ग्रह राहु ने एकमात्र सर्वभानु पण छे राहुनु एक नाम सर्वभानु पण छे आम कहेवाता माटे तो ते भानु छे परंतु वास्तवमां अंधकार रूप छे दरेक ग्रह भगवानी दिव्य विभूति छे तेथी ते पण भगवत स्वरूप ज छे। शेषांग स्था पितामरह जेना बाकीना अंगोमां अमरत्वनी स्थापना थई छे एवो राहु वेश्वास्थ वेश्वा अर्थ शेष कृत संसारना सर्व मनोरथो सिद्ध करनारा भगवान राहु शिरश्चेष्टा राहुनु मस्तक छेदनारा अक्षताकृति स्वयं कोई प्रकारनी पण सतीति रहित रहे शरीर शरीर वाला वाजपेयादि नाम अग्नि वेद धर्म परायण श्वेत दीप पति ही सांख्य प्रणेता सर्व सिद्धरी सिद्धि धराट वाजपेयादि नाम अग्नि वाजपेयी वगैरह नाम धारण करनारा अग्निदेवता वेद धर्म परायण वेदोक्त धर्मना परम आश्रय श्वेत द्वीपपति ही श्वेत दीपना स्वामी सांख्य प्रणेता सांख्य शास्त्रना रचयिता कपिल स्वरूप सर्व सिद्धि राट संपूर्ण सिद्धियों राजा सातसमो वेद धर्म परायण तो विश्व प्रकाशित ज्ञान योग मोहता मिस्त्रहा देव हुतात्मजा सिद्ध कपिल कदन कदर्म आत्मज 704 विश्व प्रकाशित ज्ञान योग मोहत मिस्त्रहा संसार में ज्ञान योग नो मोह ज्ञान योग नो प्रकाश करीने मोह रूपी अंधकार नो नाश करनारा देव हुत्यात्मज मनुकुमारी देवतीना पुत्र सिद्ध सर्व प्रकार ने सिद्धियों थी परिपूर्ण कपिल कपिल नाम ना प्रसिद्ध भगवान ना अवतार कदर्म आत्मज कदर्म ऋषि ना सुयोग्य पुत्र योग स्वामी ध्यान भग्न सगरा मज भस्म कृत धर्म वृषेन्द्र सुरभि पति शुद्धात्म भावित योग स्वामी सांख्य योग ना स्वामी ध्यान भग्न सगर आत्मज भस्मकृत ध्यान भग्न थता सगर पुत्रों ने भस्म करी देनारा धर्म जगत ने धारण करनारा धर्म ना स्वरूप ऋषेन्द्र श्रेष्ठ वृषभ ने आकृति धारण करनारा सुरभिपति सुरभि गाय ना स्वामी शुद्धात्म भावित शुद्ध अंतकरण में चिंतन करवामां आवनारा शंभु स्त्री पुरा शंभु स्त्री पुर दाहे कस्थेर्य विश्व वर थोद्रह भक्त संभूजितो दित्य अमृत वापी सम स्तपह शंभु कल्याणनी उत्पत्तिना स्थान एवं शिव स्वरूप त्रिपुर दाहेक स्थैर्य विश्व र थोद्रह त्रिपुरनो दाह करती वेला एकमात्र स्थिर रहनारा ने विश्वमय रथनु वहन करनारा भक्त संभूजित पोताना भक्त शिव द्वारा पराजित दैत्य अमृत वापी समस्तपह त्रिपुर निवासी दैत्यों अमृत थी भरेली बधी वावड़ियों गाय बधी वावड़ियों ने गाय बनी ने पी जनारा महाप्रलय विश्वेक निलयो अखिल नाग राट विश्वदेव सहस्त्राक्ष सहस्त्राक्ष शिरोभुज महाप्रलय विश्वेक निलय महाप्रलय ना समय संपूर्ण विश्व ना एकमात्र निवास स्थान अखिल नागराट संपूर्ण नागों ना राजा शेष नाग स्वरूप शेष देव प्रलय काल में पण शेष रहवा वाला देवता सहस्त्राक्ष सहस्त्र नेत्रों वाला सहस्त्राक्ष शिरोभुज सहस्त्रमुख मस्तक ने भुजाओ वाला फणा मणि कणा कारयो जिताश्छामद मां बुद्ध क्षिति कालाग्नि रुद्र जनक हो मुसलास्त्रो हलायुध फणामणि कणाकार्यो जिता छदा छाम बुद्धक्षिति फणाओनी मणियों कणों आकार थी पृथ्वी पर श्वेत वादड़ों की घटा जीव पाथरी देनारा કાલાગ્નિ રુદ્રીજનક ભયંકર કાલાગ્નિ તથા મહા સંહારમૂર્તિ રુદ્રને પ્રગટ કરવાવાળા, મુસલાસ્ત્ર મુસળને અસ્ત્ર રૂપે ગ્રહણ કરવાવાળા, શેષરાગ બલરામ અવતાર બલરામ રૂપ, હલાયુદ્ધ હળરૂપી આયુધવાળા, નીલાંબર વારિષીશો વારિષિણો, મનોવાક્યા દોષ અસંતોષ દૃષ્ટિ માત્ર પાતિતેક દશાન, નીલાંબર નીલ વસ્ત્રરૂપધારી વારુણી સહ વારુણીના સ્વામી, મનોવાક્યાય દોષણા મનવાણી અને શરીરના દોષ દૂર કરનારા, અસંતોષ દૃષ્ટિમાં ત્રપાતિકે દશાનન, અસંતોષ પૂર્ણ દૃષ્ટિ નાખવા માત્રથી જ પાતાળમાં રહેલા રાવણને પાડી દેનાર પાડી નાખનારા શેષનાગ, બિલ સંયમનો ઘોર રોહિણે પ્રલભ્યા, મુષ્ટિગ્નો દ્રિવિગ્રહ કાલિનંદ કર્ષણો બલહ, બિલ સંયમન સાથે પાતાળને પાતાળલોકને કાબૂમાં રાખનારા, ઘોર પ્રલયના સમયે ભયંકર આકૃતિ ધારણ કરનારા, રોહિણે રોહિણના પુત્ર પરંબરા પ્રલમ દાનવને મારવાવાળા, મુષ્ટિક્ન મુષ્ટિકના પ્રાણ લેનારા, દીર્વિધા દીર્વિધ નામના વીર વાનરનો વધ કરનારા, કાલિંદી કર્ષણ યમુનાના ધારને ખેંચવાવાળા, બલહ બલના મૂર્તિમાન સ્વરૂપ રેવતી રમણ પૂર્વ ભક્તિ ખેદાચ્યુતાગ્રહ, દેવકી વસુદેવાંગ્ન કશ્યપ આદિ અદિતિ નંદન, રેવતી રમણ પોતાના પત્ની રેવતીની સાથે રમણ કરનારા, પૂર્વ ભક્તિ ખેદાચ્યુતગ્રાહ, પૂર્વ જન્મમાં લક્ષ્મણ રૂપે ભગવાનની નિરંતર સેવા કરતા કરતા થાકેલા રહેવાના કારણે બીજા જન્મમાં ભગવાનની ઈચ્છાથી તેમના મોટા ભાઈ રૂપે અવતાર લેનારા બલરામ રૂપ, દેવકી વસુદેવાય કશ્યપ અદિતિ નંદન, વસુદેવ અને દેવકીના નામે પ્રસિદ્ધ મહર્ષિ કશ્યપ અને અદિતિના અદિતિને પુત્ર રૂપે આનંદ આપનારા ભગવાન શ્રીકૃષ્ણ, વાષ્ણેવી વાષ્ણેર્ય સાત્વતામ શ્રેષ્ઠ સૌરીર્ય દુ કુલેશ્વર નરાકૃતિ પરમ બ્રહ્મ સવ્ય સાચી વરપ્રદ, વાષ્ણે વાષ્ણેર્ય વૃષ્ણિ વંશમાં ઉત્પન્ન સાત્વતામ શ્રેષ્ઠ સાત્વતામ શ્રેષ્ઠ સાત્વત કુળમાં સર્વશ્રેષ્ઠ શૌરિહિ શૌરિરિહિ સુરસેનના કુળમાં અવતીર્ણ યદુકુલેશ્વર યદુકુળના સ્વામી, નરાકૃતિ માનવ શરીર ધારણ કરનારા શ્રીકૃષ્ણ, પરમ બ્રહ્મ વસ્તુત પરમાત્મા સવ્ય સાચી વરપ્રદ અર્જુનને વરદાન આપનારા, બ્રહ્મ આદિ કામ્ય લાલિત્ય જગદ આશ્ચર્ય શેષ વહ, પુતા પૂતનાગ્ન શકટભિદ્યમ અર્જુના અર્જુન ભંજક, બ્રહ્માદિ કામ્ય લાલિત્ય જગદાશ્ચર્ય શેષવ, બ્રહ્મા વગેરે પણ જેમને જોવાની ઈચ્છા કરે છે તથા જે સંપૂર્ણ જગતને આશ્ચર્યમાં નાખનારા છે તે એવી લલિત બાળલીલાવતી યુક્ત શ્રીકૃષ્ણ, પૂતનાગ્ન પૂતનાના પ્રાણ લેનારા, સકટ ભીત ચરણના અલ્પ આઘાતથી ગાડાને તોડી નાખનારા, યમલાર્જુન ભંજક યમલાર્જુન નામે પ્રસિદ્ધ બે ભેગા વૃક્ષોને તોડી નાખનારા, વાતા સુરારી કેશિગ્નો ધેનુકા હરિગશ્વી ધેનુકારીર ગવિશ્વર, દામોદરો ગોપદેવો યશો દા નંદદાયક, વાતા સુરારી તૃણાવ્રતના શત્રુ કેશિગ્ન કેશી નામના દૈત્યને મારનારા, ધેનુકારીરી ધેનુકાસુરના શત્રુ ગવિશ્વર ગાયોના સ્વામી દામોદર, ઉદરમાં યશોદા મૈયા દ્વારા રસી બાંધી દેવાના કારણે દામોદર નામે ધારણ કરનારા, ગોપદેવે ગોવાળોના ઈષ્ટદેવ યશોદા આનંદદાયક યશોદા મૈયાને આનંદ આપનારા, કાલીય મર્દન સર્વ ગોપ ગોપી જનપ્રિય, લીલા ગોવર્ધન ધરો ગોવિંદ ગોકુલોત્સવ, કાલિયા મર્દન કાલિયા નાગનું મર્દન કરનારા, સર્વ ગોપી ગોપ જનપ્રિય, લીલા ગોવર્ધન ધર અનાયાસે ગોવર્ધન પર્વતને આંગળી પર ઉઠાવી લેનારા, ગોવિંદ ઇન્દ્રની વર્ષાથી ગાયોની રક્ષા કરવાને કારણે કામધેનુ દ્વારા ગોવિંદ પદ પર અભિષિક્ત ભગવાન શ્રીકૃષ્ણ, ગોકુલોત્સવ ગોકુલ નિવાસીઓને નિરંતર આનંદ આપવાના કારણે ઉત્સવ સ્વરૂપ, અરિષ્ટ મંથન કામોન્મત ગોપી વિમુક્તિ નંદ, સદ્ય કુવલયા પીડ્યા પીડઘાતી ચાણુર મર્દન, અરિષ્ટ મથન અરિષ્ઠાસુરને નષ્ટ કરનારા, કામોન્મત ગોપી વિમુક્તિપદ વિમુક્તિદ પ્રેમ વિભોર ગોપીને મુક્તિ પ્રદાન કરવાવાળા કરનારા, સદ્ય કુવલ્યા પીડ ઘાતી કુવલ્યા પીડ નામના હાથીને તરત મારી નાખનારા, ચાણુર મર્દન ચાણુર નામના મલ્લને કચડી નાખનારા, કંસારી રુગ્ર સેન આદિ રાજ્ય વ્યા પારી વ્યા पारी ताप मरह। शुद्धमा अंकित भूलोक जरा संग बलांतक कंसारी ही मथुराना राजा कंसना शत्रु। उग्रसेन आदि राज्य व्यापारी ताप मरह राज्य संबंधी कार्य में उग्रसेन वगैरह रूप में देवताओं ने ज नियुक्त करवा वाला। सुधर्मा अंकित भूलोक देवोचित सुधर्मा नामनी सभा द्वारा भूलोक ने पण सुशोभित करवाना करवा वाला। जरासंग बलांतक जरासंगनी सेनानो संहार करवा वाला। त्यक्त भग्न जरासंग भीम सेन यश प्रद सांदीप निम्रु ताप्य दाता कालांत कादि जीत। त्यक्त भग्न जरासंग युद्ध थी भांगेला जरासंग ने जीवतो छोड़ी देनारा भीमसेन यश प्रद भुक्ति युक्तिपूर्वक जरासंग नो वध करावीने भीमसेन ने यश अपावनारा। सांदीपनी मृता प्रत्यादाता पोताना विद्यागुरु सांदीपनी मृत्यु पामेला पुत्र ने पाछो लावी आपनार। 777 कालांत कादिजीत काल ने अंतक वगैरह पर विजय प्राप्त करनारा। समस्त नार कत्राता सर्वभूति भूपति कोटिजित रुक्मणी रमणो रुक्मी न शासनो नरा नरकांतक। समस्त नारक त्राता शरण में आववाथी नरक में पड़ेला समस्त प्राणियों पण उद्धार करनारा। सर्वभूपति कोटिजित रुक्मणी लग्न में करोड़ों की संख्या में आवेला समस्त राजाओं ने परास्त करनारा। रुक्मणी रमण रुक्मणी साथ रमण करवा वाला रुक्मणी शासन रुक्मणी ने दंड आपनारा। नरकांतक नरकासुर विनाश करनारा। समस्त सुंदरी कांतो मुरारी गरुड़ ध्वज एकाकी जित रुद्रा कमरु धाद्य अखिलेश्वर। समस्त सुंदरी कांत समस्त सुंदरीओ जेमने पामवानी इच्छा करे छे। मुरारी ही मूर नामना दानवना शत्रु गरुड़ ध्वज गरुड़ना चिन्ह ध्वज चिन्हवाड़ी ध्वजावाड़ा। एकाकी जित रुद्राक मरुदाद्य अखिलेश्वर एकले हाथे ज रुद्र सूर्य ने वायु वगैरह समस्त लोकपालों ने जीतनारा। देवेंद्र परहा कल्प कल्पद्रुव माल अकृत भूतल बाण बाहु सहस्त्र छिन्न अन्यदि गणकोटि जित। देवेंद्र दर्पणा देवराज इंद्र ना अभिमान ने चूर्ण करनारा। कल्पद्रुव माल अकृत भूतल कल्पवृक्ष ने स्वर्ग माथी लावीने तेना द्वारा भूमि ने शोभा वधारनारा। बाण बाहु सहस्त्र छित बाणासुर ने सहस्त्र भुजाओं ने छेदी नाखनारा। नंद्यादि गणकोटि जित नंदी वगैरह करोड़ों शिवगणों ने परास्त करनारा। लीलाजित महादेव महादेव पूजित इंद्रार्थ अर्जुन निर्भयंग जयद पांडवेक ध्रुक। लीलाजित महादेव अनायासेज महादेव जी पर विजय मेलवनारा। महादेवक पूजित महादेव जी द्वारा एकमात्र पूजित इंद्रार्थ अर्जुन निर्भयंग जयद इंद्रनी प्रसन्नता माटे अर्जुन ने अखंड विजय प्रदान करनारा। पांडवेदक ध्रुक पांडवों ने एकमात्र रक्षक काशीराज सिर छेस्ता रुद्र सक्तय मर्दन विश्वेर्व प्रसादाढ्य काशीराज सुदा सुतादन। काशीराज सिर छेदता काशीराज नु मस्तक कापी नाखनारा। सद शक्यते मर्दन रुद्रनी शक्ति एकमात्र मर्दन करनारा। विश्वेश्वर प्रसादाढ्य काशी विश्वनाथनी प्रसन्नता प्राप्त करनारा। काशीराज सुतादन काशी नरेश पुत्र ने पीड़ा आपनारा। शंभु प्रतिज्ञा विध्वंस विध्वंसी काशी निर्दग्ध दग्ध नायक काशी स गणों कोटिन्यो लोक शिक्षार्द्री झरका। शंभु प्रतिज्ञा विध्वंसी शंकरजनी प्रतिज्ञा तोड़नारा। 800 नाम काशी निर्दग्ध नायक जेमने काशी ने बाड़ी ने अनाथ करी नाखी थी ते भगवान श्रीकृष्ण। 801 काशी सगण कोटिज्ञ काशीपति विश्वेश्वर करोड़ों गणों नाश करनारा। 802 लोक शिक्षा द्विजार्थक लोक शिक्षा माटे सुदामा वगैरह ब्राह्मणों की पूजा करवा वाला।